પાછા થયા આવે નઈ, એટલી બધી ચિંતાઓ જ્ઞાન ને લઈને શાંતિ થઈ જાય. શાંતિ દુઃખ કરે છે, દુઃખ કરે નઈ છોકરા ને, દુઃખ શાંતિ હોય તો કરે, ગાર બળે નહીં બળે નહીં કશું ના કરે. મહી અંદર દુઃખ થાય ને તારે હવે ચોરી પડે બસ વાપરે. જીવન મરણ નું સોલ્યુશન એ લાવવું પડે. ખરી રીતે મરતો હોય નથી, ખરી રીતે જીવતો નથી. આ તો માન્યતામાં ભૂલ છે કે જીવ પોતાની જાતને જીવ મારી બેઠો છે, પોતાનું રૂપ શિવ, શિવ રૂપ છે, પોતે શિવ છે, પણ તે પોતાને સમજાતું નથી ને. સમજાય દરેક જણે સમજાતું હોય તો આ દુનિયા ચાલે નહીં ને. હા ચાલે જ નહીં, બહુ પઝલ છે બધું. ગુહિયે અત્યંત ગુહિયે ગુહિયે ગુજરાતા ને લઈને તો બધું આવું ચાલ્યા કરે છે, બધું આવું પોલમ પોલ આખું દ્રષ્ટિ ફેર છે. આ જે દ્રષ્ટિ જગત જોઈ રહ્યું છે એ દ્રષ્ટિમાં ભગવાન દેખાય જ નહીં, દ્રષ્ટિ પાછી બાજુ છે, બહાર ખોળવા જઈએ. દ્રષ્ટિ ફેર છે, આપણે બહાર ખોળવા જઈએ છીએ. હે, આપણે બહાર ખોળવા જઈએ છીએ. આ બહાર ખોળે છે દ્રષ્ટિ. આવો સમજી લઈએ, એક વાર ટાઈમ મળે તો આવજો. બરોબર, સોલ્યુશન સહેજમાં છે, નહીં તો કરોડો ઉપાય નથી. કારણ કે વસ્તુ સહજ છે, કેવી છે, સહજ છે. આ મહેનત થી પ્રાપ્ત થાય એવી વસ્તુ નથી. આ તારીખ 17/3/1979 રાવજીભાઈ ને ત્યાં વડોદરા વિકલ્પી થયા પછી જે સંકલ્પો કરે છે તે સંકલ્પો માં ધર્મ નથી એમ. પણ વિકલ્પ ક્યાં થાય? હા નથી, પણ જે થયો છે ને તારો તો આપ ઉપેદર થયા ને, જગત ની વાત કરે છે, જગત ની વાત કરે છે. શું કે છે કે વિકલ્પી થયા પછી જે સંકલ્પો કરે છે એ સંકલ્પ માં ધર્મ નથી, યથાર્થ ધર્મ નથી. સંકલ્પ માં તો મમતા હોય, સંકલ્પ માં તો મમતા હોય. એવું નથી કે મારા પણ હોય એમાં સંકલ્પ માં, વિકલ્પ માં હું પણ હોય. હું આ ક્રિયા કરું, તે કરું, એ ધાર્મિક નથી. એ બધું છે તે સંકલ્પ કહેવાય, ધાર્મિક કહેવાય. ધાર્મિક એટલે એનું ફળ છે, ફળ ભૌતિક ફળ આવે. ભૌતિક ફળ આવે, ખોટું કરું તો ખોટું ફળ આવે, કારણ કે કડવા આવે અને પેલા મીઠો આવે. મીઠા ફળ તો આપણે ખાધેલો ને, કેરી વેરે નહીં ખાધેલો. કેટલી વાર સ્વાદ હોય ચલો, કેરી હોય બધી બરાબર મળમ હોય તો નથી. દાદા ઇટસેલ્ફ ને વ્યૂ પોઈન્ટ નો બે નો અર્થ સમજાવો. ધ વર્લ્ડ ઇઝ અ પઝલ બાય ઇટસેલ્ફ, તમે કહો છો ને. અને વ્યૂ પોઈન્ટ, રિલેટિવ વ્યૂ પોઈન્ટ, રિલેટિવ વ્યૂ પોઈન્ટ, વ્યૂ પોઈન્ટ અને ઇટસેલ્ફ, ઇટસેલ્ફ એ બે માં ભેદ એ બે કે શું છે? એનો સંબંધ શું? ભેદ તો નહીં, વ્યૂ પોઈન્ટ નહીં તો વાત સુધી છે. ઇટસેલ્ફ એટલે તો એ શું કે છે કે પોતે જ કરતા સર. હા, જગત પોતે જ પોતાનો કરતા કરતા બને છે. ઇટસેલ્ફ ને પછી વ્યૂ પોઈન્ટ આવે. વ્યૂ પોઈન્ટ તો પછી એક સાધારણ આપણને દ્રષ્ટિ છે. રિલેટિવ વ્યૂ પોઈન્ટ કયો છો ને, એ દ્રષ્ટિ છે. આપણે રિલેટિવ દ્રષ્ટિ હોય, રિલેટિવ વ્યૂ પોઈન્ટ હોય તો જ કરતા થયો ને. વ્યૂ પોઈન્ટ પછી બે જતો રહે. હા, એક તો કાયમી વસ્તુ બતાડનાર આવી પોઈન્ટ, અને એક પરમનન્ટ ટેમ્પરરી વસ્તુ બતાવનારી વિશે રહેવાની વાત કરે છે. રિયલ એન્ડ રિયલ એક અવસ્થાઓ બતાવવાની વસ્તુ ને બતાવે. પણ બતાવનારો કોણ? કોઈ બતાવનાર નહીં, દ્રષ્ટિ થી દેખાય એવું. અવસ્થાઓ દેખાય એ રિલેટિવ પોઈન્ટ રિલેટિવ દ્રષ્ટિ અને રિયલ વસ્તુ દેખાય. પોતે પોતાની મેરેજ આપથી જ કોયડો થઈ ગયો છે. એમાં કોઈ વચ્ચે દખલ કરવી પડી નથી. એમાં કોઈની નૈમિત્તિક વસ્તુ નથી. અને વ્યૂ પોઈન્ટ એ વસ્તુ સુધી છે. વ્યૂ પોઈન્ટ એને મેરેજ લાગતું વસ્તુ નથી. આ પઝલ ને કઈ રીતે સોલ્વ થઈ શકાય કે બે વ્યૂ પોઈન્ટ પડી જાય આપડા, કે ભાઈ આ ભૌતિક છે અને આ રિયલ છે. રિલેટિવ એટલું નહીં, રિયલ ને રિલેટિવ સમજવાનું કે છે. દુનિયામાં બે જ ભાગ દૂધ મૂક્યું હોય અને આપડે કશું કોઈ કશું કર્યું ના હોય, કઈ ગમે ત્યારે કશું સોંટાય મેળ પડ્યો કે કશું થયું, અરે થઈ જાય તો પેલા કશું કોને કર્યું આવું, આ દહીં કોને કઈ નહીં દૂધ નું ત્યાં કેમ મેળ થઈ ગયું. એમાં વી પોઈન્ટ ની જરૂર ક્યાં? એની મેરેજ થઈ ગયું છે. પછી હવે શું કહે છે કે આને જો અને આ પઝલને સોલ્વ કરવું હોય તો બે દ્રષ્ટિ સોલ્વ થઈ શકશે. મારે દ્રષ્ટિ સંપાદન કરો. એક છે તે વિનાશી દ્રષ્ટિ અને એક અવિનાશી દ્રષ્ટિ. આ વિનાશી દ્રષ્ટિમાં આખું વિનાશી ને જ અવિનાશી માને છે. સમજતો જ નથી. જો સમજે તો બે ભાગ જુદા પડી જાય, અને ના સમજે તો એક જ વ્યૂ પોઈન્ટ છે તેનો. જે ગણો છે હા ભાઈ, એની મારે આમ ના આવે ને, સમજે ના આવે ને, એની વાત જવા દો. એ સમજે ના સમજે જોડે મતલબ નથી આપડે. પણ આપડે જયારે કહીએ કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ છે, એટલે રિલેટિવ વ્યૂ પોઈન્ટ જે માણસ રાખતો હોય તો તે સંસાર ભાગ એનો મજબૂત થાય ને. રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી રિલેટિવ વ્યૂ પોઈન્ટ છે માટે સંસાર એનો મજબૂત થયા કરવાનો. કોઝ ઇફેક્ટ, કોઝ ઇફેક્ટ થયા કરે. એ રીતે આપડે જે શબ્દ વાપરીએ છીએ તેમાં બરોબર થયું છે. શું ખોટું છે? ઉત્પન્ન થયો વિશેષ ભાવ માં પછી આગળ કેવું છે ચાલ્યું? વિશેષ ભાવ વિશેષ ભાવ નું આગળ સાતત્ય ચાલ્યું તારે પજલ થયું ને? નહીં, પજલ હતું તેથી વિશેષ ભાવ ઉત્પન્ન થયો. વિશેષ ભાવ ઉત્પન્ન થાય છે. ફરી પઝલ નું પઝલ રહ્યા કરે. વિશેષ ભાવ પઝલ નું પઝલ જે રહે છે દાદા, તેમાં જે ભાવ કર્યો માટે વિશેષ ભાવ ગુચાયા કરે છે. હા, વિશેષ ભાવ સાતત્ય રહ્યા કરે છે. તે તો ગુચાયા જ કરે ને. માટે ખરું ના રહી ગયા છોડી દેવું. આપડે તો ખરું ખોટા બેને કામ હાથે કામ છે ને. કે તમે કહો સારી થયેલી છે ને આ કહે ખરાબ છે, તો મારાથી એમ ના કહેવાય કે આ ખરાબ જ છે કે સારી છે, એ તો દરેક ના અનુકૂળ જુદી જુદી હોય, માટે એમાંથી કોઈનું કોઈનું ખરું છે એવું કહેવાય નહીં. પણ આ તો સિદ્ધાંતની બાબતમાં તો સિદ્ધાંત એટલે એવી વાર કે એક્સેપ્ટેબલ, સિદ્ધાંત એટલે સિદ્ધાંત એવરી વેર એક્સેપ્ટેબલ. બીજું હોય નહીં એમ નામ સિદ્ધાંત. એક કલાક જે વર્લ્ડ લીધી પધરી પર વિચારણામાં ચડ્યો હોય ને એક કલાક તો હજારો વર્ષ તાપ કર્યું હોય એટલું ફળ મળે. હજારો વર્ષ તપ કર્યું હોય ને, તપ કરનારમાં તો શું હોય છે, હું તપ કરું છું. શું કરું છું તમે સમજાય ને, તે ક્રોધ માન માયા લોભ બધું એની એને હેલ્પ કરે છે, હેલ્પ કરે છે. આમાં તો કરતા નથી, અરે કોઈ છે જ નહીં, અમારે હેલ્પ કરનાર કોઈ નથી. હા વર્લ્ડ ઇઝ પધર સેલ્ફ, એ સંસારી વાત જ નથી એમાં. આત્મા પરમાત્માની જ વાત છે, એમાં બીજી વાત જ નથી. હવે કલાક વિચારણા કરે કેટલું બધું મોટું, હજારો વર્ષ તપ કરે એટલું બોલે, એ સમજી જાય તો એમાં નિરંકારી વાણી છે. એ જે વાક્ય જે બોલે છે વર્લ્ડ ઇઝ અ પઝલ ઇટ સેલ્ફ, અને એમાં જો એની ઇનસાઇટ પડી ગઈ તો તે બોલનારામાં મી નથી, અહંકાર નથી, હું ભેદ નથી. હા એની પર વિચારણા ચડી ગયો તો એને કશું રહ્યું જ નહીં રોગ. એટલા માટે મેં દાદા કહ્યું ભાઈ સવારમાં ચા કરવા, અને એ તમે હવાર ફાટી જાય તો તમે અંધેલી કહો કે મેં તે નાખ્યું હતું કે બે દહીં ભાઈ નાખ્યું હતું. ગોરાંગીને પૂછો તક ના તકે એની મેરેજ થઈ ગયું કે એવું કે એની મેરેજ થઈ ગયું એવું સંજોગ બધા ભેગા થઈએ થઈ જાય. ખરું જગત છે તો માથાફોડ કરાઈ કરીને મરી જાય એવું કશું વળે નહીં. અને લોક પહેલે શીખવાઈ દેવા છે ઉપર છે બાપો અને તે જ આ બધું ચલાવે. આજે હવે રબડભાઈ આવ્યા ત્યારે મેં પૂછ્યું કોઈ ભગવાન ભગવાન હતા કે ઉપર વાળું કહે છે એ જ ખરું છે કે તમે સત્વગુણી જે છે, સત્વગુણી પ્રકૃતિ છે એને પણ પ્રકૃતિ કહી દીધી. પ્રકૃતિ જ કહેવાય, કેટલી ઊંચી વિચારણા કહેવાય. સત્વગુણી જયારે માણસ થાય છે ત્યારે એનો અભિનિવેશ એટલો બધો પ્રબળ હોય છે કે હું થઈ ગયો ના સત્વગુણ, પણ સત્વગુણ જયારે કામ કરતો હોય છે ત્યારે એને હું પ્રકૃતિ જેવું બી ભાન નથી રહેતું, કારણ કે બીજી પ્રકૃતિ થી પોતાને ભેદ જોયે છે ને. પોતપોતાના ગુણો ધરાવનારી વસ્તુ છે આ દરેક વસ્તુ. આ તો વ્યક્તિના હિસાબે નવલિક કહેવાય. શું કહેવાય મૂળ ઘડતું ના હોય. અવસ્થા તો દેખાય છે પણ મૂળ છે ખરું, અંદર અંદર મૂળ વસ્તુ રહેલી છે. તે જયારે પ્રગટ થાય ત્યારે દરેક વખતે એ જ જ્ઞાન પ્રગટ થાય છે. આ જ્ઞાન પ્રગટ નવું નથી થયું, કવર કરવાનું હોય છે. આ રીત રીત અક્રમ છે, આ ફક્ત રીત અક્રમ છે. એને જગત પોતાના કવિની ભાષામાં મૌલિક લખે, મૌલિક વસ્તુ કોઈ હોતી જ નથી, ખરી રીતે મૌલિક કોઈ વસ્તુ હોતી જ નથી, પણ કવિની ભાષામાં એને મૌલિક કે છે. તમે આગળ કહો છો કે મૌલિક મૌલિકતા જ્ઞાન ભાગ જે છે ચેતન ભાગ એ તો મૌલિક જ છે. મૌલિક જ છે આ પામ્યો એની રજૂઆત પોતાની આગવી છે. દેવ નહી બહુ ઉપાધિ, પણ દેવ માં દરેક ને ઉપાધિ નથી, બહુ ઊંચા ઊંચા પ્રકારના દેવ છે ને, એવા સમતા વાળા છે કે કશું ઉપાધિ જ નહીં, ઉપાધિઓ જ નહીં, સમકિત વાળા દેવો અમુક દેવલોક સુધી, પાંચમા દેવલોક સુધી દેવી એમની જોડે રહેશે, દેવ ની જોડે, અને પછી આગળના દેવલોક માં તો દેવી મળવા આવે, કાલી મળવા આવે, તે કલાક અડધો કલાક મળી અને બે હમા ભેગા થયા હોય એ જ એમનું વિષય સુખ, ખાલી ભેગા થયું, પછી એથી આગળ તો ફરી ખાલી દેવી આમાં હાથ અડાડે ને તો બસ થઈ ગયું, એવું બધું આવે આગળ જતા જતા જતા જતા, પછી આગળ દેવી જ ના મળે, એકલો જ ધમકી થયો એટલે પછી દેવી નહીં ના મળે, એમાં એને વધારે સુખ લાગે છે, પણ સુખ બહુ સારું કે નતું, પણ એ ઇન્દ્રિય સુખો બધા, એમાં મજા નહીં કશું, આ સારું પુણ્ય ના કરવું એવું આપડા હાથમાં છે જ નહીં ને, ના કરવું એ આપડા હાથમાં છે જ નહીં, આપડે ના કરવું એ આપડા હાથમાં છે, આપડે આપડે નક્કી કરવું કે મારે આ ગામ જવું, પછી પૂન ગમે એટલો હોય તો આપણને શું પૂન કરી ખાવાના, આપણે નક્કી કર્યું મારે આ ગામ જવું છે, પછી પૂન ધોન દે વચ્ચે ધોન પાંચ મોટર હોય તો પણ આપણને બહુ ઉત્પન્ન જ ના થાય ને, જેને આ ગામ જવું નક્કી કર્યું છે તેને બહુ ઉત્પન્ન કેમ થાય છે, એટલે પુણ્ય થાય એવું નહીં કરવું છે, નહીં પુણ્ય થાય તો આપણે ભાગે નહીં, પુણ્ય થાય એવું નહીં કરવું તે આપણા હાથમાં નથી, પાપ થાય એ આપણા હાથમાં નથી, પુણ્ય થાય એ હાથમાં નથી, એ કોના હાથમાં, સમકિત થયા પછી જેને સંકિત થયું ને ત્યાર પછી એના હાથમાં પોતાના હાથમાં હે, અમારા બધા પોતાના આત્મા બધા પોતાના હાથમાં પાપ કરવું કરે નહીં, પણ પુણ્ય કરે નહીં ને, પુણ્ય કરે જ નહીં, પુણ્ય પણ ના કરે, સદાય બંધાઈ જવાનું, પુણ્ય પાપ ને પુણ્ય બંને ના, પાપ તો હજુ કરે નહીં, કારણ કે આર્થ ધ્યાન ચૌદ ધ્યાન થાય પાપ દુઃખા કરે, થાય જ નહીં, જેને દુઃખ જ પોતાને ના થાય બીજા કોણ દુઃખ આપે, પોતાને દુઃખ થાય જ નહીં પછી કોણ દુઃખ આપે, પોતાને દુઃખ થતું હોય એમાં ના થતું બીજી બીજી જગ્યા થતું હોય, પણ કોઈ જગ્યાએ દુઃખ થતું હોય થાય, પણ પોતાને દુઃખ ના થતું એટલે કાયમ નથી, સુખ્યો છે પોતે અંદર અંતર થી શાંતિ થી શાંતિ વાળો છે, એ બીજાને શું અશાંતિ કરે છે, જન્મ્યાથી જવાની અને મરી જાય તો હજી જવાની, ગરીબણ ભાઈ પણ આવે તો દુઃખ હોય ને, એમને ગરીબણ નહીં, નાની ઉંમર નહીં, એમને જન્મ નહીં, જન્મ બહુ દુઃખ છે, માતાના પેટે જન્મ થયો ને બહુ દુઃખ, એમને જન્મ નહીં એમને જ ઉત્પન્ન થાય, દેવ દેવી ને દેવ દેવ એમને જ ઉત્પન્ન થાય, કોઈ મા બાપ નહીં, સાસુ સસરો નહીં, કદી ભાંગેડ જ નહીં ને, બે મજા જ કર્યા કરે, અહીં તો કેટલી હાવો વડાવો માછી આવો કેટલી તોફાન આવી બધા, દેવ લોકોનું સ્વરૂપ કયા પ્રકારનું, મનુષ્ય જેવું હોય, મનુષ્ય જેવું નહીં હોય તો મનુષ્ય જેવું, બધા પાંચ ઇન્દ્રિયો બિન્દ્રિયો બધું એવું જ, પણ એમનું શરીર પણ ગંધબંધ ના હોય, એમાં લોહી બહુ ના હોય, લોહી પરું એવું ના હોય, હાડકો ના હોય, એ શરીર બધા આ કપૂર હોય ને, કપૂર જેમ ઉડી જાય છે ને, અને પાછું આપણે જામીએ જાય કપૂર, એવી રીતે શરીર જામી જવાનું, બહુ સુંદર શરીર બરીર બધું દેહ, કારણ કે સંડાસ બંડાસ જવાનું નહીં ને, સંડાસ જવાનું તેને દુઃખ આવ્યો, અમને સંડાસ ગંધ નહીં કશું નહીં, એ ગંધને લઈને તો આપણે દુનિયામાં આવતા નથી, આવે એટલી બધી ગંધ વધી ગઈ છે આપણી દુનિયામાં, તે દેવ લોકો બહુ આવતા હતા તે નથી આવતા, એમને ગંધ ઉપર બહુ કંટાળો, જો ને આપણું મુંબઈ કેટલું ગંધાય છે. મુંબઈ દરિયામાં બધી ગટરો બટરો કાઢ્યો, દરિયો દરિયો હોળી ઉઠ્યો. પણ દેવ લોકો ને તો બહુ મજા આવે, દેવ લોકો ને તો કશે. પણ એ વખાણવા જેવો નથી અવતાર, તો જવા જેવું નથી. જેવું કલ્પના આપ દોરે નઈ, જેમ ચિત્ર દોરે એવી રીતે પછી મજા કર્યા કરે. કોઈ હાવું નહીં, હાવરો નહીં, વેવણ નહીં, ફલાણો નહીં, કોઈ પજનદાર નહીં. બાહુભાઈ પૂછે છે કે ત્યાં જાય કોણ, કે છે અહીંયા આગળ તપસ્વી માટે માણસ બધા તપસ્વી તપ કરે છે ને, બધા જાત જાત તપસ્વી લોકોને ત્યાં જવાનું. ત્યાગી લોકો, તપસ્વી લોકો જેને દુઃખ છે ઘેર, તે છોડી અને ત્યાગ લીધો હોય, એવા કરોડાધિપતિ ના છોકરાઓ છે ને. ઘરમાં દુઃખ ને અંગે ત્યાગ કર્યો. એમના આયુષ બહુ મોટો હોય છે, લાખ લાખ વર્ષ નો આયુષ હોય છે. એટલે જયારે એમનો આયુષ ફેલ થવાનું થાય ત્યારે માળા કરવા મળે, એમને માળા પહેરેલું હોય એ કર્મા મળે. એટલે સમજાય કે સારું દાદા કઈ તો જવાનું થયું, જવાન થયું, ખબર પડી જાય કે જવાન થઈ મારા કર્મ મળી. એટલે એની પાસે જ્ઞાન હોય છે, અવધિ જ્ઞાન, એનાથી જુએ કે ક્યાં જવાનું, કોને પેટે અવતાર લેવાનો છે, એ બધું ખબર પડે કે અમુક માતાના પેટે જન્મ છે ને એ બધું ત્યાંથી ખબર પડે. પછી મનમાં કંટાળો આવે કે બધું આ બ્રાહ્મણો કજું ખાવા પીવાનું છે નહીં, અને આ લોકો યજમાન વ્યક્તિ કઈ ખાય છે ને તો અમારે અવતાર લેવા ગયો, કંટાળો ઘણો આવે. પણ શીખો હતા ને કંટાળો ઘણો આવે, પછી થાય છે હિસાબ બંધાયેલો. દેવતાને જન્મ લેવો એના હાથની વાત નથી, દેવતાને જન્મ લેવો એના હાથની વાત નથી, કોઈના હાથ ને ત્યાં વર્લ્ડમાં કોઈ જન્મ નથી. પોતાને જન્મ લેવાનો હાથમાં હોય, કૃષ્ણ ભગવાન ના હાથમાં નથી ને માવી ના હાથમાં નથી, નિયતિ ને બધા બધા કારણો બધા ભેગા થઈને બધું કાર્ય ચાલ્યા કરે છે. એકલી નિયતિ નહીં, એટલે આમાં કોઈની દખલ નથી, કોઈ ચલાવતો નથી. અને આ બધા કે મારે જીવવું હોય તો જીવું, કાલે ભરી જવું હોય તો આત્મા મારા સંદાસ જવાની શક્તિ નથી બરાબર ને. આ તો બધા આ અજ્ઞાની લોકોને ભમાવે છે લોકો. મને હું એમ કે છે આ દાદા તમને તમારા જે જ્ઞાની આ દુઃખ ના હોય તમે કોઈ લીધેલું, મેં લેવાનું કોઈ હતું છે કે. પણ આ મહાત્મા શું કે ભાઈ કઈક દુઃખ થાય ને ભાઈ અમે લોકો લઈએ છીએ, અમને આને રહે છે આપડે લોકો હાથું માને, બસ આપડા લોકો હાથું એ માને. ત્યાં રમણ ભી એમ કેતા હતા કે સાહેબ તમે કોઈ લીધેલું લાગે છે, અમે લોકોને કહીએ ખરા કે તમારે બધા દુઃખો અમને મોકલી આપો જો, કારણ કે આ જગતમાં કઈ કોઈ કશી આપી શકાતું નથી, લઈ શકાતું નથી, એ અમે કહીએ ખરા બરોબર ને. તો તમે શ્રદ્ધાપૂર્વક તમે મોકલી આપો તો તમને તમને તવર તો ઠંડક તો રહી જાય ને, અને મારે તો ઉડી જાય એમને મત સમજાય છે. હા પણ એ આપી દીધા પછી પાછો બોલાવે છે ચાલ્યા કરે કાઢવા. પણ કેટલાક હાપીર પાસે પાછા બોલાવે, દાદા શું કર્યા બધું મારો કર્મ ને પછી બોલાવે પાછું મેલ પૂરો નથી હાપી દીધા પછી વધે છે. અમે તો ઉડાડી મેલીએ, અમે તો અમારી પાસે આવે નઈ ઉડાડી મેલીએ, અમારે શું લેવા દેવા, અમારે અમે અમારે ભગવાન હોય પોત પોતાનું ભગવાન છે, એમ કાયદો એવો નથી પોતાનું ભગવાન. અમે ગામમાં ગયા હતા, બસ ચેઠિયા બોલાયા અમને તો આગળ બેઠકમાં, કે કઈ ઉપદેશ આ બધો આપ્યો ત્યાર પછી બહુ દુઃખો ને વર્ણન કરવા માંડ્યા, તમારો દુઃખ લખાઈ જાઓ અને જે હોય તો મને આપી જાઓ બધા. એ તો ભાઈ બેચાર વાણિયા કે બહુ સારું, કે બહુ સારું તારો બીજા બેચાર કે, અને હું પછી આપણે શું કરીશું કે છે આવું બધું આપે ના આપે આપે ને દુઃખી ના આપે. બેન ઈરાબેન પૂછે છે, બેન પૂછે છે કે આ પૃથ્વી ઉપર મનુષ્ય નો અવતાર પહેલવેલો ક્યારે થયો? મનુષ્ય નો અવતાર ક્યારે થયો? ઘણા વખત થઈ ગયા મનુષ્ય નો અવતાર થયા, ઘણા વખત થઈ ગયા. આ દુનિયામાં તો અનંત અનાધિકાર થી છીએ, પણ મનુષ્ય નો અવતાર થયા એ ઘણા વખત થઈ ગયા. તોય પણ નિવેડો આવતો નથી. ભટાયક ભટાયક ભટાયક ભટાયક ભટાયક ભટાયક ભટાયક આથી તે ગતિમાન, તેથી તે ગતિમાન, તેથી તે ગતિમાન. લાલચન લાલચ આ લઉં કે તે લઉં, આ લઉં કે લઉં, મોહ નું સામ્રાજ્ય. કુદરત નો નિયમ છે, તમારે કઈ લાવવાનું જરૂર ને, કુદરત એની મેરેજ ઉપર લઈ જઈ રહી છે. આત્મા આત્મા નો સ્વભાવ ઉર્જોગામી છે. કેવો છે? એટલે નાના મોટા ઉર્જોગામી મોક્ષ જવાનો સ્વભાવ જ છે. અને આ પૂજગલ નો સ્વભાવ એને અધોગામી લઈ જનારું છે. કેવું છે? આ પૂજગલ નો સ્વભાવ એને અર્ધોગામી લઈ જનારું છે. આનો ઉદ્રગામી છે. તો બે ઠોકા ઠોકમાં જાય ત્યારે પછી હું ધીમે ધીમે ઊંચું આવતું જ જાય ને, કુદરતી રીતે જ અહીં આવે છે. અને કુદરતી રીતે ઊંચે આવે છે, પછી છતાં અહીં મનુષ્યમાં આવ્યા પછી પાછો ઊંધે વર્ષે ચાલે જ પાછો, પછી અહીં વરગાડે છે, પછી અધોગતિ જાય જ પાછો. અહીંયા અહીં આયા પછી હતું કરીને જાય હોય, જેનો જેનો નાશ હોય તેની ઉત્પત્તિ હોય. આનો નાશ જ નથી, ફરી ઉત્પત્તિ કેવી થાય? જે મરવાનું હોય તે જન્મેલું હોય. આ તો એનો નાશ જ નથી આ દુનિયાનો. જીવો બધા ક્યાંથી ઉત્પન્ન થયા? જીવો ઉત્પન્ન થયેલા ને, જીવો તો છે એના એ જ છે. ક્યારથી પણ આ જીવો હતા એની કોઈ શરૂઆત જ નથી? એની કોઈ શરૂઆત નથી? શરૂઆત કશી ના હોય, બિગિનિંગ જ ના હોય. એન્ડ ના, જેની એન્ડ ના હોય તેની બિગિનિંગ ના હોય. જેનો એન્ડ આવતો હોય તેની બિગિનિંગ હોય. એન્ડ જ ના હોય તેની બિગિનિંગ છે. આ મારા ફેરવો છે એમાં કયો એન્ડ આવે છે? જ્યાં ગોળક છે બધું, બધું ગોળક છે તો એન્ડ શું? અને બિગિનિંગ એન્ડ કશું છે નહીં. આ તો દ્રષ્ટિ ફેર છે ખાલી, દ્રષ્ટિ ફેર થી આપણું જગત દેખાય છે બધું. અચ્છા, હવે મોક્ષ ની ગતિ થાય પછી કે છે કે કરવાનું જ નહીં, તારે શું આત્માને કરવાનું? કઈ કરવાનું જ નહીં તો મોક્ષમાં ગયા પછી આત્માને કશું કરવાનું નહીં કે છે, તો પછી શું કરવાનું ત્યાં? આત્મા તો અહીં કશું કરતો નથી. તીર્થંકરો મોક્ષે ગયા તો એ બધા આત્માઓ ક્યાં સ્થિર થયા હશે? ક્યાં સિદ્ધ ગતિ માં? એવડી મોટી સિદ્ધ ગતિ છે, અનંતા જીવો મોક્ષમાં પામેલા છે. અને બધા બધા જુદા જુદા જુદા જુદા રૂપે છે બધા. પોતાનું સુખ અનુભવી રહ્યા છે. કેવા સ્વરૂપે હોય? આત્મા સ્વરૂપે. તમે જે તમે જે કલ્પના કરો ને તે કલ્પિત ફળ બધું. એ નિર્વિકલ્પ છે વસ્તુ. ઉદગલ નહી ત્યાં આગળ. ઉદગલ તો હોય જ નહીં. ઉદગલ જ ક્યાં ના હોય? એટલે આંખે દેખાય એવી વસ્તુ ના હોય ત્યાં આગળ. દરેક જીવ માત્ર સુખ ખોળે છે. દુઃખ ગમતું નથી કોઈ જીવ ને. એટલે સુખ ખોળે છે એ પોતાનો સ્વભાવ જ સુખી હશે. પોતાને સ્વભાવ પ્રાપ્ત થતો નથી એટલે બધું ભટક ભટક કરે. સ્વભાવમાં આવી જાય એટલે પોતાનું સુખ થઈ પછી રહ્યું જ નહીં. એને કાયમ નું સુખ હોય છે. આવું ટેમ્પરરી આ સુખ જ ન હોય ને. આ તો બધું કલ્પિત છે. જે સુખ આવે પછી દુઃખ આવે એને કલ્પિત કહેવાય. કેવું? આ તો કલ્પિત છે. તમે કલ્પના કરો કે મને છે તે આ મોટર ફાવશે તો તમને સારું લાગે. પેલાને મોટર દેખાડ કંટાળો આવે. અત્યારે તમને પૈસા ગમે અને પેલા સાધુ મારે આપવા જાય. સાધુ મારે ચોખ્ખા મારે છે ને કે ના બાપી ક્યારે અઢાઈ મારે એનો પૈસામાં સુખ લાગતું જ નથી. કોકને જલેબી ભાવતી અંદર સુખ આવે જલેબી મને કંઈક ને કંટાળો આવે દેખીને. એટલે વસ્તુઓમાં સુખ હોતું નથી. આરોપી સુખ છે. અહીંથી આત્મામાંથી સુખ આરોપ કરીને પછી બોલું. એ પાર વગરનું સુખ અનંતે આત્મામાં પડેલું છે. અને તે મેં જોયેલું છે અનુભવેલું છે. કશું જગતની કોઈ ચીજ જ ના જોઈએ. કોઈ અવલંબન નહીં. ભય નહીં. કશું ભગાડ નહીં. કશું નહીં. દેહ જતો રહેતો ભય નહીં. દેહ રહેતો ભય નહીં. તો એવું જ્ઞાન તમને આપવાનું કહે છે. હોતું નથી. આ તો 10 લાખ વર્ષે પ્રગટ થાય છે કોઈ ખરાવું અક્રમ વિજ્ઞાન. નહીં તો ધીમે ધીમે પગથે પગથે ચડવું પડે. કેવું? સ્ટેપ બાય સ્ટેપ ચડવું પડે. આ પરિગ્રહ છોડવા પરિગ્રહ છોડ્યા છૂટે એવા નથી ને. છૂટે એવા આ ઘડિયા તમારે ત્યાં છૂટે. મેં આખી જિંદગીમાં ઘડિયા પહેર્યું નથી એટલે બરાબર. રેડિયો તો ઉભો ને ટાઈમ ના કોમ જાય છે. આ ગુલ ગુલ ગુલ બોલ્યા કરે. હું મેં એક્ચુઅલ હું શું સાંભળવાનું છે તે ટાઈમ ના કોમ જાય છે. પણ આ સમજણ માટે એ બધું કામનું છે. અમુક માણસ માટે કામનું નથી. મારે માટે કામનું નથી આ કોઈ વસ્તુ. મને આ દુનિયામાં કોઈ એવી ચીજ નથી કે મને બહુ ઉત્પન્ન થયો હોય. એવી કોઈ ચીજ જ નથી કે મને બહુ ઉત્પન્ન થયો હોય. શું બરાબર ને? અને ઘેરે કોઈ કશું લાવ્યો નથી. હું ઘેર કશું વહાયું કશું વહાયેલું કોઈ કશું વહાયેલું નહીં. સ્વતંત્રતામાં સુખ માનેલું કે કોઈ કશું આપણને આવું. આ તો બધી આ તો બધું નરી ઝંઝાળ છે. આ તો સુખ છે કઈ છૂટકો નથી. પણ તમે ક્યાં જાઓ? આ સુખ ના ભોગવો તો ક્યાં જાઓ? અને દુઃખ તો દુખાઈ ભોગવવું પડે. શું કઈ ભોગવવું પડે? કર્મ લખેલા છે ને હિસાબ છે ને. એ જ્ઞાન મળે તો સુખ ને દુઃખ બે હોય તો પલટાઈ જાય. ભોગવટો તો છે જ. પણ પેલો ભોગવટો પેલા જ્ઞાન ના પ્રતાપે અસર ના કરે. ભોગવટો તો ખરો મારા ભોગવટો છે પણ અસર ના કરે જ્ઞાન પ્રતાપ. આત્માની અનંત શક્તિઓ છે. એ પરમાત્મા છે. પોતે જ પરમાત્મા છે. અનંત જ્ઞાન છે. અનંત દર્શન છે. અનંત શક્તિ છે. અનંત સુખનું ધામ છે. એટલા બધા ગુણનું ધામ છે. આખા બ્રહ્માંડનો અધિપતિ છે. 14 લોકનો નાશ છે. આ બધું ભૂલે કેમ જાય છે? ભૂલે પણ થયા જ નથી, તે રૂપ થયા ગયા છે. હજુ તો તમે કહો છો બધો આવી બહેન થઉ ગયા છે, હજુ બહેન થવાનો શોખ છે તમને. આત્મા થયા જ નથી ને, આત્મા થાવ ત્યાર પછી જ્ઞાની પુરુષ કરી આપે, ત્યાર પછી તમે પુરુષાર્થ મળે એટલો તમારો. અત્યારે પુરુષ જ થયા નથી, પ્રકૃતિ નચાવે એમ નાચો છો, પ્રકૃતિ જેમ ફેરવે છે એમ ફરો છો. તો આ ડાક્ટરો કે છે ફળણું ખાજો, ફળણું ખાજો એમ કે છે, આમ ખાજો ખાવાનું ચાર દરસ તું જાણું છું, આમ તો કચકચવા ખરે છે. તારી ખાલી થાળીમાં શું ખાવાનું આવે છે એ બધા જાણતા છે કે આજે રીંગણાનું શાક હશે, એના ફળણું હશે, એના જેવું જાણતા છે લોકો? બધા ઘેર જમતી વખત જાણતા છે બધા? કરે એ ના જોણે, કરે એ તો થઈ ગયા પછી જોણે, નહીં તો એને પહોંચાડી કહ્યું ને મારે કે શું આજ ખાવાનું કર્યું છે, તૃતીયમ બોલે અને તે કરીએ તે બીજી જાતનું થઈ ગયું. તરસ ને એ નથી કોઈના હાથમાં, આ ભાજી જુદી જાતની છે. અંદર કારેલાનો શાક આવે, પછી બીજો શાક આવે, ત્રીજો શાક આવે, એ બધા ક્યાંથી કાંઈક લાવનાર ક્યાંથી ખબર પડી? અહીં અંદર કારેલો હોય તો અહીંયા થાળી કાર્યો કારેલો આવે, નહીં તો કારેલો ના આવે. આટલું બધું જોઈન્ટ છે જગત. એટલે ડાક્ટરો ને બોલ બોલ, આ ગપ્પુ નથી, એક દાણો પણ ગપ્પુ નથી. મહી હોય તો બહાર દાણો ભેગો થાય ને, અંદર પહેલો ફોટો પડે ત્યાર પછી અહીં થાય બીજો ફોટો પડે, પેલો અંદર ની થાળી ફોટો પડી જાય ત્યાર પછી અહીં બહાર પડે. એવું આ જગત છે, બહુ ઊંડું ઉતરાયું ઉતર્યું ને જગત, સમજતું જ નથી ને. આમાં બેભાન પણ વર્તે છે બધું, જેમ જન્મ આપે છે એમ ખાઈ પીને મજા કરે છે, રડવાના ટાઈમે રડે છે, રહેવાના ટાઈમે રહે છે, કૂદવાના ટાઈમે કૂદે છે, રડવાના ટાઈમે રડતો રડે છે, ભાઈ રડીતા અને હવાના ટાઈમે બાળકના જેવું અવતારનો આ દશા છે મનુષ્યની. એમાં જો આ સારભૂત જ્ઞાન મળી ગયું કઈ કઈ, આ તો તીર્થંકરનું વિજ્ઞાન છે. તો તમે તો અધિકારી કહો, એ જે મરી ગયો તો આપણું કામ થઈ જાય, બીજું કઈ નહીં. તો ભટેક ભટેક કરવાનું છે, તેરાપંથી થાવ, મેરાપંથી થાવ, ને સ્થાનકવાસી થાવ, દિગંબરી થાવ, ને શ્વેતંબરી થાવ, ને દિગંબરી કહે છે મારે દેવ નાગા જોઈએ, તાર શ્વેતંબરી કહે છે મારે કપડાં વાળા જોઈએ. તો દેવને બધે તે ઉપાધિ ને કેટલી બધી ઉપાધિ, તારે પાછી કે છે મારે દેવ જ ના જોઈએ, કે એ તો હું જડ છે કે મારે મારે જડ કે ભગવાન દખલ નથી, કોઈ બીજું કોઈ વચ્ચે દખલ જ નથી. યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ ફોર મોક્ષ માં આરોપી દર્શન તે જ આરોપ કરે છે ભગવાન નો. મહી પોતાને જે મહી છે આત્મા, એને પેલા મૂર્તિમાં મૂકે છે, આરોપણ કરે છે. એટલે એને એનું ફળ પછી ત્યાં ડિરેક્ટ તો પોતાને ઓળખાણ નથી, એટલે ઇન્ડિરેક્ટ આ રીતે ભગવાન ના દર્શન કરે છે. એનું આરોપણ કરે છે રાજગઢમાં આત્મા છે, આ જ પરમાત્મા છે, પરમ જ્યોતિ સ્વરૂપ છે એમ કરીને એના આરોપ કરીને પછી એના દર્શન કરે છે. લઈથી ત્યાં જાય છે, ત્યાંથી પછી પછવા માં એટલે દર્શન વખતે થોડી દરેક જેને શાંતિ થાય, જે જે ડિરેક્ટ થઈ જાય. મારા તો બ્રહ્મચારી જતા પોતે, પણ અમે ભાઈ ના દીકરા હતા ને, એમને બેન ગાડી પર બેસી સગાવાત ખરો ધર્મ માં, એ સગાવાત પરંપરા થી ચાલે આવે છે, નહીં આવે છોકરા ના છોકરા ગાડી પર છે ને, સગાવા નહીં ભાઈ છોકરા ના છોકરા છે ને, ધર્મ આવતું બધું હોય નહીં, પણ આ બધું ચાલ્યા કરે ને આવું. લાલજી મહારાજ ને જોયો ને, એ છોકરા ના છોકરા છોકરા ના છોકરા ગાડી પર હોય છે ને, એ નિરાંતે કશું ઉપદેશ ઉપદેશ કશું ના મળે, એમ એમ થતે એથી બધો વકરો જવાનો, 12 મહિને વકરો મોડી બેંચ મોકલી આપવાની, ખાલી 2 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા કોન્ક્રીટ.